एक बहुत मोटू सौभाग्य है कि अपनी वच्चे परम पूज्य भक्तिका स्वामी पधार्या छे। भक्तिका स्वामी महाराज 70 वर्ष की उम्र है, 17-18 वर्ष की उम्र इस्कॉन में जोड़ाया था लंदन की छे। તેમણે એક કૃષ્ણ પુસ્તક વાંચી એમણે આ પ્રથમ વખત એ પુસ્તક વાંચી તેમના મિત્ર એમને આપી હતી અને ત્યાર પછી એમાં લખ્યું કે હરે કૃષ્ણ મંત્ર નો જપ કરવો જોઈએ। ત્યાર પછી એમણે જપ ચાલુ કર્યા અને પછી મંદિરમાં જોઈન થઈ ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી હરે કૃષ્ણ મંદિરમાં હરે કૃષ્ણ જે મુવમેન્ટ છે ઇસ્કોન પ્રચાર કરે છે સંપૂર્ણ દુનિયાની અંદર। એ બ્રિટનના હોવા છતાં એમની ઘણી બધી પુસ્તકો છે, ખાસ કરી તમારે બધા લઈ જોઈએ કૃષ્ણ ભક્તિ પ્રબોધિની, કે કેવી રીતના આપણે ભક્તિ કરવી જોઈએ, શા માટે ભક્તિ કરવી જોઈએ, બધી વસ્તુ એક સાઈડ અંદર છે ભક્તો માટે। તો બધા જતી વખતે એ પુસ્તક લઈ લેજો। આ પુસ્તક છે કેમ આપણે તહેવારો કરવા જોઈએ, કેમ બહાર કરવા જોઈએ। આજે ગુજરાતમાં બધી પુસ્તકો હોય છે પણ એમાં શું હોય, ખાલી ભજન ને એવું હોય છે પણ ગાય ભક્તિ નહીં કરતા, ભગવાન અર્પણ નહીં કરતા। તો આમાં સંપૂર્ણ છે, બધા ચોક્કસ લઈ લો, મારા સિગ્નેચર પણ કરી આપશે, આશીર્વાદ રૂપે। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। હમ સબ અભી શ્રી દ્વારકા ધામ સે આયા હૈ, આપકી सुधामा पुरी धाम है। आप सब बहुत बड़े भाग्यवान है, सुधामा पुरी में रहते हैं। तो द्वारका में हमारा अनुष्ठान था, भारत और भारत के बाहर से लगभग 1200 भक्त आए हैं और आज हमारे बीच कुछ भक्त उपस्थित है विदेश से। वो विशेष आकर्षण है नहीं कि लोग जो बहुत दूर में रहते जिसमें संस्कृति बिल्कुल अलग है, तो ऐसे लोग भी पूरी दृढ़ता से पूरी निष्ठा से कृष्ण भक्ति ग्रहण करते हैं। तो अभी हम ये सभी भक्तों को आपको इंट्रोड्यूस करेंगे। तो पहले वो स्थानीय भक्त गुजराती माधव दास, थोड़ा खुद के बारे में कुछ कहो एक दो मिनट में। हरे कृष्णा, હું મારી 10 વર્ષથી હરે કૃષ્ણનો ફૂલ ટાઈમ કર્મચારી તરીકે સેવા કરું છું। હું મીડિયા છે, ભગવદ્ગીતા સિરીઝ છે, વેબસાઇટ છે, બધી મારી સેવા છે અને ખાસ કરીને મહારાજા જે પ્રવચનો છે એમનો દુનિયામાં પ્રચાર કરું છું સીડી બનાવી અને ખાસ કરીને મહારાજા પ્રવચનો છે જે મને 10 વર્ષથી આજે હરે કૃષ્ણ મુવમેન્ટમાં રાખી શક્યો છે અને આખી જિંદગી પણ રાખશે એવી એટલે આપણે બહુ ભાગ્ય છે કારણ કે મહારાજને ડાયરેક્ટલી સાંભળીએ છીએ। રાધા ગોપીનાથ પ્રભુ, રાધા ગોપીનાથ પ્રભુ યહાં દોબા આયા હૈ, વો પૂરા ગુજરાતમાં પ્રચાર, હાઉ ડુ સે ઇન ગુજરાતી, પ્રચાર કરે છે। આજથી 20 વર્ષ પહેલા હું કૃષ્ણ ભાવના વૃત્તમાં આવ્યો, મુંબઈમાં રહેતો હતો અને અમારી સોસાયટીમાં ઇસ્કોન મંદિરના જે ડિસ્કોર્સ વીકલી પ્રોગ્રામ તરીકે થાય છે એ થતો હતો। એક દિવસ માં ગયો અને મને આકર્ષણ થયું અને હું જોઈન્ટ થઈ ગયો। 20 વર્ષથી આ સંસ્થામાં છું અને ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ પ્રચાર કરું છું। મારા 21 જેટલા સેન્ટરો છે, એમાં એક એક વખતે હું જાઉં છું અને પ્રચાર કરું છું। I'll introduce Guru Das and then Panchatattva and then you can go. Only you are going there, huh? Okay. So Guru Das, you can speak. તો Ah, now Panchatattva. You can translate Gurudas for Panchatattva. Panchatattva Seva Prabhu. Just speak something about yourself. Yeah. Everyone I'm asking to come, not only you. How you came, what you're doing. Panchatattva Seva Das, Poland Se Aya Hai. My name is Panchatattva Seva Das. I come from Poland. I'm joined to this from 7-8 years ago. Translate for him. My name is Panchatattva Seva Das. I'm from Poland. And I'm in school. I'm from 7 years ago. Good day. First 2 years I'm I have service in temple, in Polish bar, and after I'm going to group for book distribution in the form. But then there was a farmer, the Polish farmer is called Chavagari, and then he was a Pustan Vigar, Bhagavad Gita Vigar, Polish. Last 4 years, I'm distribute books and I preach Krishna consciousness in the Europe. In the 4 months, they have Pushta Vitra Vereshe and Krishna Bhagavan Pachaya Krishna in Europe. It's very nice visit to India and the holy place and to start this culture here and this philosophy. Hello. Guru Saravanova is a Bharat Mahavarachi. Visiting in India is very inspired for my spiritual life and I'm very happy. Thank you. So, Bharat ma avu and aaj kuchhe mare ko prerna dae chhe. Ane bahut khush se baat kar rahi. This Bhagavad Gita, this is the most famous book in the world, and this translation and commentary of Srila Prabhupada is translated to over 18 languages in the whole world, and we devoted from ISKCON distributed book on the all this planet. So, Adi Bhagavad Gita. જેના ભગવદ ગીતા મૂળ રૂપે જે લેખક છે શ્રીમદ એસી ભક્તિ વેદા છે પ્રોકાર તો ભગવદ ગીતા એ છે 80 વધારે ભાષામાં પ્રકાશિત થઈ ચૂકી છે દુનિયામાં અને આખી દુનિયામાં વિતરણ થયા છે આખા ગ્રહ પર દરેક વ્યક્તિ આ મૂળ નો લાભ લઈ છે આ જ્ઞાન દીધે ત્યારે Alright, so you can take. अभी पंच तत्व सेवा प्रभु विश्राम के लिए जा रहे हैं थोड़ा बीमार है सो हुज नेक्स्ट या गदाधर एंड पत्नी प्लीज गो पत्नी मींस वाइफ यू कैन स्पीक सम मोर बिकॉज Husband and wife is very attractive in India, Western. Yes. Pati patni ek sat Krishna bhakti karte hai, videsh mein. That's Bengali. You can say it in Gujarati. How do you say? Maru naam gadadha das che. Who gadadha das chu. She can speak also. Yeah. I એમના પત્ની છે ઉત્તરા દેવી દાસ They know Czechoslovakia, the older people from the Russian invasion, that's all. Said it's the Republic of the USSR. Formerly part of the communist. Central Europe. So, I know this organization is formed in 1997. What is going to happen? This is a tampa, a celebrity, and my wife. She can speak. After you speak, she can speak also. I spent the Brahmacharya in temple in the Republic of Prague. In Czech Republic, Rajdhani hai, Prague. For cow protection, they can relate to this. Go Raksha Mate, Czech Republic Ma, Iskonnu Famche. So we have many projects in Czech Republic regarding Krishna consciousness. Like in our capital city, we have actually 4 vegetarian Krishna Prasad restaurants. તો એમને ચેક શોપિંગમાં કૃષ્ણ ભાવનામૃતના લઈને ઘણા બધા પ્રોજેક્ટ ચાલે છે. તેમાં એક મુખ્ય છે કે વેજીટેરિયન એટલે શાકાહારી ચાર જેટલા એમની હોટલ છે કે એટલે હરે કૃષ્ણની હોટલ છે જે છે એ વિશે નથિંગ સ્પેશિયલ ટુ હેવ વેજીટેરિયન રેસ્ટોરન્ટ બટ ઇન યુરોપ પ્રેક્ટિકલી એવરીબોડી ઇઝ ઈટિંગ મી. તમારા લોકો માટે શાકાહારી ભોજનાલય બહુ એક સામાન્ય બાબત છે, પણ ચેક રિપબ્લિક ને યુરોપ જે છે ત્યાં બધા લોકો માંસ જ ખાય છે. તો તેવી જગ્યાએ હોવું એક આશ્ચર્યજનક વસ્તુ છે. તો તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભાવનામૃત કેટલું શક્તિશાળી અને દિવ્ય છે કે જેનાથી આવી જગ્યાના લોકો પણ પોતાનું આખું જીવન સમર્પિત થઈ ગયા અને બદલાઈ ગયા છે. Actually, people in Europe are appreciating very much the process of Krishna consciousness. And for example, vegetarianism is now becoming very modern in Western form. So people like Krishna Prasadam, and our restaurants are always packed with people. So, યુરોપની અંદર જે એમના શાકાહારી રીતે જે ભગવાનને કૃષ્ણ ભગવાન અર્પણ કર્યું કૃષ્ણ પ્રસાદન હોય છે તો એ ત્યાં બહુ બધા લોકોને પસંદ આવ્યું છે અને લોકોએ ઘણી પ્રશંસા પણ કરી છે. અને મોટે ભાગે એમની હોટલ જે બધા છે હરે કૃષ્ણની એ મોટે ભાગે પેકેજ હોય છે. And not only that, in practically all the restaurants we are observing regular programs when we are chanting Hare Krishna, then we are reading from Bhagavad Gita, people are listening and they are interested in પ્રભાવિત થાય છે અને લોકો ભક્તિ ની શરૂઆત પણ કરે છે. Single Brahmacharya, so many couples they are starting practicing Krishna consciousness at home. But તો આ રીતે ઘણા લોકો જોઈન થાય છે, જે લોકો એકલા હોય છે, લોકો બ્રહ્મચારી તરીકે જોઈન થાય છે, જે લોકો વિવાહિત હોય છે તે લોકો ગૃહસ્થ તરીકે મંદિરમાં સેવા કરે છે અને બધા નિયમોનું પાલન કરે છે. Krishna consciousness and how to say even all Indian culture is very popular now in Europe, not even Europe, forward. So we are happy to be in India, but we are also a little bit sad because we can see that many Indian people, they are now turning their face to the West and they want to forget their culture and they want to find something which we think is very bad because we have it in the West and we want to forget about this. And now people are in India, they are looking for it. They are looking for the garbage we like. તો હું ભારતમાં આવ્યો તો મને ભારત બહુ ગમે છે, ભારતની સંસ્કૃતિ પણ બહુ ગમે છે અને હું એની પ્રશંસા પણ કરું છું, પણ જોડે જોડે એ વાતની મને દુઃખ પણ થાય છે કે જે ભારતીયો છે તો એ લોકો પશ્ચિમી દેશો તરફ જાય છે અને જે વસ્તુ કચરો છે, કચરો એકદમ ગંદુ છે, ગાર્બેજ, તો એ બધી વસ્તુઓ તરફ એ લોકો પોતાને વળે છે કે જે વસ્તુ અમને જરાય પણ ગમતી નથી અને પસંદ પણ નથી, જે વસ્તુ અમારી જોડે હોતી, તો એ વસ્તુને એમને બહુ દુઃખ થાય છે. Again, understand how much wealth they have, how wealthy in different their culture is. So, like now, everything is coming from America, and everybody was like very impressed what is coming from America. But we have already experienced in the West that you cannot get satisfaction just in enjoying senses blindly. So, India could be like so our spiritual wisdom. So we will be very happy because we are going here for inspiration. And as I said, we are it said that people are like willing to forget. ભારતની જે સંપત્તિ છે કે ભારતીય સંસ્કૃતિ તો એ લોકો ભૂલી રહ્યા છે અને પશ્ચિમી દેશ તરફ જઈ રહ્યા છે. પણ આજે જોઈ શકો છો કે પશ્ચિમી દેશોની અંદર એનું કેટલું બધું લોકો પાલન કરી રહ્યા છે અને આગળ વધી રહ્યું છે. તો એમનાથી એ વાતની દુઃખ થાય છે કે ભાઈ ભારતીય લોકો આ વસ્તુ પોતાની જે સંપત્તિ છે અપનાવવાની જગ્યાએ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાનો પ્રયાસ કરે છે. સો ઇટ વિલ બી નાઇસ ઇફ ધ વેસ્ટર્ન પીપલ આર વિઝિટિંગ ઇન્ડિયા ધે વિલ ગેટ ધીસ ઇમ્પ્રેશન ધેટ ઇન્ડિયા ઇઝ Madhav Prabhu said, spiritual superpower and not that people are mixing everything together and then there is no power in it. એમનું કેવું એવું છે કે ભારતની જે સંપત્તિ છે આધ્યાત્મિક સંસ્કૃતિ, તો અગર કોઈ વિદેશી માણસ જયારે ભારતમાં આવે અને મેં અગર ભારતની સંસ્કૃતિ જોઈ તો એનાથી એને આનંદ થવો જોઈએ અને એ રીતે ભારત સુપર પાવર થશે. પણ કેવી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ જેની સાચી સંપત્તિ છે, તો એ હોવાથી કોઈ પણ વિદેશી જયારે ભારતમાં આવશે તો એનાથી એને સંતુષ્ટિ અને આનંદ અને ભારતની સાચી પ્રશંસા કરશે. So this is our request to you, please don't forget, don't try to forget. I know that. Okay. So you should go. Oh, I know. I think everybody knows Bhagavad Gita. Bhagavad Gita is very special because in his commentary from His Divine Grace Srila Prabhupada, in this Bhagavad Gita, he will change people in the West. So at least you should read this Bhagavad Gita from Srila Prabhupada. Do not forget your own culture, your own wisdom. પ્રભુપાદજીએ લખેલી છે કે જેનાથી આજે કેટલા બધા વિદેશીઓ કે જે લોકો કૃષ્ણ રામ અર્જુન શું છે કશું ખબર નહીં, લોકો પોતાનું જીવન સંપૂર્ણ રીતે સમર્પિત કર્યું છે અને આપણે ટીવીમાં સમર્પિત કર્યું છે. તો એટલે આ ભગવદ્ ગીતા વાંચીને સિરિયસ well, children in Krishna consciousness. I know that Gujarati people, they said they are the most pious in India. Some people think that. I heard Prabhupada said that. I'd heard that Prabhupada had said that. Yeah. It is our request to you to not forget Krishna. So Gujarati people have puniya sari che. So tamare badhai che apni potani sanskriti che apni sanskriti bhuli ne joiye to enu ek palan karvu joiye. And your wife wants to speak something? How we are planning from far. It will be very interesting for you that because in Europe people are living on land, they are taking care about cows, they are growing their own food. Now in India people doesn't care so much what they are eating. If it is big, they will buy it like big carrot, big vegetables, but they don't care how much chemicals are in it. So if it is also bad, culture that we are interested in what we are offering to Krishna. So everybody likes healthy food, but now people are, they have so much work, they don't have the time to grow their own food, so they must eat so many strange things. So here we have a mitra, who is a farmer, who is a farmer, who is a farmer. તો ફાર્મર એ છે તો એ બતાવશે કે લોકો કેવી રીતે ફાર્મર એ છે, કેવી રીતે ઘઉંની રક્ષા કરે છે, કેવી રીતે ભગવાન માટે શાકભાજી ઉગાડે છે અને એકદમ સિમ્પલ રીતે અને સારી રીતે તંદુરસ્ત રીતે અને આનંદમય જીવન જીવે છે. Like in India, everybody is interested to go from the village to the city to find some happiness. But in the West, people already realize that in the city, it is almost like hell. So everybody is trying to find some peaceful place in the village. So also in Pisco, in our Czech Republic, we have very big park. We are trying to learn people how to live on the land in a Krishna conscious style. So my friend can tell you more about our park. અત્યારે ઘણા લોકો આપણે ભારતીય લોકો બધા પશ્ચિમી દેશો તરફ કે જે કામદાર લોકો હોય તો શહેર તરફ જવા માટે વિચારે છે અને જઈ રહ્યા છે, પણ એ લોકો કેવી રીતે પશ્ચિમી દેશના લોકો શહેર તરફથી ગામડામાં જઈ રહીને શાંતિથી જીવન જીવે છે અને તંદુરસ્ત શાંતિમય જીવન જીવે છે એ એમને મિત્ર કહેશો ત્યારે. Later on, if the baad mein aap sabhi bhakt ये सब विदेश से आए हुए भक्तों से बात कर सकेंगे. सो प्रेम दत्ता, वांट टू से अ फ्यू वर्ड्स. प्रेम दत्ता दास. हरे कृष्ण, माय नेम इज प्रेम दत्ता दास. आई केम फ्रॉम प्रेम देने वाले से आपसे आई केम दत्ता प्रभु. મારું નામ પ્રેમધર દાસ છે, હું પણ ચેકિંગ પબ્લિક થી જાઉં છું. I still time in India and especially this journey try to visit all the places in the south of India. તો ભારતમાં આવ્યો છું તો જે ભારતની યાત્રા નામો છે દક્ષિણ ભારતના તો એ જોવા માટે આવ્યો છું. I joined to ISKCON 11 years ago and my main service is in the farm. ISKCON માં 11 વર્ષ પહેલા આવ્યો છું, જોડાયો છું ISKCON થી અને મારી મુખ્ય સેવા હું ખેતરના જે ફાર્મ છે ત્યાં રહું છું. પહેલા પ્રભુ મેન્શનિંગ ધેટ ઇન શેક વી હેવ બિગ ફાર્મ એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ પ્રોજેક્ટ ISKCON વિચ શ્રી પ્રભુપાદ વોન્ટ ટુ એસ્ટાબ્લિશ લાઈક a real living example of Vedic culture. તો આ એક ઇસ્કોન નો મોટો પ્રોજેક્ટ છે કે જેમાં જે ઇસ્કોન ના મુખ્ય છે પ્રભુપાદજી, તો એમનું કહેવું હતું કે આપણે એક ઉદાહરણ પ્રસ્તુત કરવું જોઈએ કે કેવી રીતના ફાર્મમાં સાદું જીવન જીવીને આપણે કેવી રીતના સુખી થઈ શકીએ. Now I saw in India a situation that many people migrated from the villages and go to the city help. તો આજે હું જોઈ રહ્યો છું કે ઘણા ભારતીય લોકો શહેર ગામમાંથી જઈને સિટીમાં જઈ રહ્યા છે. સિટી એટલે નર્ક. I heard from local people that many farmers make suicides because they come to a bad situation on the countryside. અને મેં સાંભળ્યું છે કે અહીંયા ઘણા ખેડૂતો છે એમણે આત્મહત્યા પણ કરી છે, કારણ કે જે પણ પ્રોત્સાહન કે જે કઈ મળવું જોઈએ અંદરના ગામડાઓને ખેતી માટે એ મળતું નહીં, તો એ બહુ ખરાબ વાત છે. Because they are exploited by high taxes from government and that's paid lot of money for new machines. It's not high taxes from the government. No. I heard from Mandali in Dwarka, I spoke with No, it's not so, exactly that. No, it's the... It's not export agriculture in our country. So you are this It's debts, it's debts to the companies. It's debts, the debts, they have a debt problem. They have debts to the, they take debts for the seeds and the fertilizers and the machines, and then it's a different problem. Anyway, I heard from local farmer here that he must buy an expensive tractor. Yeah, that's it. Yeah. That's the problem. He must pay a lot of money, now he can't and he's in that position. ખેડૂતોએ સાંભળ્યું હતું કે ખેતીનું વધારે ઉત્પાદન માટે એમને બધા મોટા મોટા મશીનો અત્યાધુનિક મશીનો ખરીદવા પડે છે, એના કારણે એમને દેવું વધી જાય છે અને એમના કારણે એમને આત્મહત્યા કરવી પડે. જે મહારાષ્ટ્રમાં હતું ને ઘણી જગ્યાએ. In our farms, in Czech, we try to make example of a society which depends on the land, cows and grains. અમે ચેક રિપબ્લિકમાં કૃષ્ણ તો અમે ચેક રિપબ્લિકમાં એવા ખેતરની તૈયારી કરી રહ્યા છે જેમાં કૃષ્ણ ભગવાનને કેન્દ્ર બિંદુમાં રાખીને ગૌ રક્ષા પોતે જાતે ખેતી કરવાની કે જે બધી વસ્તુઓ કૃષ્ણ ભગવાનને કેન્દ્ર બિંદુમાં રાખીને અમે કરીએ છીએ. Important things in our farm is to establish some manashram system which can make people organized and happily serve to Krishna. અમારા ફાર્મની અંદર અમે એવી રીતે વર્ણાશ્રમ સિસ્ટમ, વર્ણાશ્રમ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એવી રીતે અલગ અલગ રીતે એવી વ્યવસ્થા કરવા માંગીએ છીએ કે જેથી બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે અનુકૂળ રીતે ઓર્ગેનાઇઝ થઈ શકે અને જે ફાર્મની બધી વસ્તુઓ છે એ સરખી રીતે એનો કૃષ્ણને કેન્દ્ર બિંદુમાં રાખીને આગળ મુક્તિ થઈ શકે. ઓકે, આઈ થિંક વી શુડન્ટ ગો ઓન ટુ લોંગ બીકોઝ ઇટ્સ ઇન ધ મિડલ ઓફ ધ વીક, પીપલ હેવ ટુ ગો ટુ ધ ઓફિસ ટુમોરો. Tomorrow people have to go to office, college, etc. Thank you for your coming and you can join our movement and appreciate the deep philosophy which we can offer to Volvo. Hare Krishna. તમારે અહીંયા આવીને આનંદ થાય છે. તમે બધા હરે કૃષ્ણ જે છે એમના બધા તમે ભગવદ ગીતા જે તત્વજ્ઞાન છે એ સાંભળો, સમજો અને જીવનમાં પાલન કરો તો તમારું ભલું થશે. હરે કૃષ્ણ. So, Ramapad, you can briefly introduce yourself and your other friend. મારું નામ રોમપાદ છે, હું રશિયા થી આવું છું. 2001 માં ઇસ્કોન થી જોડાયા. હું ત્યાં ઘણા વર્ષો સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં રહ્યો છું અને અત્યારે 3 વર્ષથી ભારતમાં રહું છું. Different places. And I, therefore, I speak so much. Mostly I like to do Hare Krishna Bhajan and I try to do it or to participate in it in every place. મને હરે કૃષ્ણ કીર્તન અને ભજન બહુ ગમે છે અને જે રીતે હું જૈસે પહેલે બતાયા કે આપ બહુ ભાગ્યવાન હૈ ચૂંકિ આપ સબ સુદામપુરી મેં રહેતે હૈ. યે મહાત્મા ગાંધી કી પુરી ભી હૈ નહીં તો આધુનિક યુગ મે મહાત્મા ગાંધી કા નામ તો પૂરા દુનિયા મે પ્રખ્યાત હૈ, પરંતુ સુદામા કા નામ ઇતના સા નહીં. પરંતુ એસા લગતે હૈ કે 5000 સાલ કે પહેલે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ ઇસી ઇલાકા મે આપકી સૌરાષ્ટ્ર કાઠિયાવાડી મેં આયા હૈ. વૃંદાવન મથુરા વાસી થે ઓર અપના પસંદ સે ઇસ સૌરાષ્ટ્ર મેં આયા હૈ ઓર ઇનકે પરમ ભગત શ્રી સુદામા વિપ્ર યહા પોરબંદ જો આજ પોરબંદ બોલતે યહા રહેતે થે તો વો 5000 સાલ કે પહેલે. ઓર હમરે હા હમરે વિચાર મેં 5000 કે બાદ ભગવાન કૃષ્ણ કા નામ પ્રખ્યાત હોગા જૈસે આજ તક હૈ. ઓર કૃષ્ણ કા નામ કે સાથ પંચ પાંડવ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકલ, સહદેવ, સુદામા વિપ્ર, નંદ બાબા, યશોદા, વાસુદેવ, દેવકી, રાધા, યે સભી ભક્તોં કા નામ અભી તક પ્રસિદ્ધ પ્રખ્યાત હૈ. ઓર 5 સાલ કે બાદ કૃષ્ણ કા નામ પ્રસિદ્ધ પ્રખ્યાત હોગા. ઓર ખાલી ઇસ દુનિયા મેં નહીં હૈ, યંગ બ્રહ્મ વરણેન્દ્ર મૂર્ત રુદ્ર સ્તુનવંતી દિવ્યાઇષ્ટ વાઈ સબ દેવગણ ભગવાન કૃષ્ણ કી સ્તુતિ સદૈવ કરતે રહેતે હૈ. તો 5000 સાલ કે બાદ મહાત્મા ગાંધી કા નામ પ્રખ્યાત હોગા કી નહીં સંદિગ્ધ હૈ, પરંતુ કી ભગવાન કૃષ્ણ કા નામ ઓર સુદામા વિપ્ર કા નામ પ્રખ્યાત હોગા વો નિશ્ચિત હૈ. ક્યોંકિ ભગવાન કૃષ્ણ ભગવાન હૈ, ઇસકા અર્થ હૈ ભગવાન કૈસે ભગવાન હૈ, ત્રિકાલ મેં ભગવાન હૈ, જો ભગવાન થે ભગવાન હૈ ઓર ભગવાન હોંગે. આજકાલ કલયુગ કા એક લક્ષણ હૈ કે બહુ નકલી તથા કથિત કહેતે હુઈ ભગવાન હોતે હૈ, પરંતુ વાસ્તવ ભગવાન કૃષ્ણ હૈ. જો ભગવાન થે 5000 સાલો કે પહેલે, ઉસકે બહુ પહેલે અનાદિ ભગવાન હૈ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. ઇસ બ્રહ્માંડ કે સૃષ્ટિકર્તા બ્રહ્માજી કહેતે હૈ કે ઈશ્વર પરમ કૃષ્ણ. બ્રહ્માજી કા બહુ બરા પદ હૈ, जगत में, वो जगत के सृष्टि करता, एक्चुअली वो मूल सृष्टि करता है कृष्ण, और ब्रह्मा जी वो इंजीनियर जैसे है, और सब पदार्थों जिससे ब्रह्मा सृष्टि करते हैं वो सब पदार्थों के मूल स्रोत है कृष्ण। अहम सर्वस्य प्रभवो मथ सर्वं प्रवर्तते, भगवद गीता में श्री कृष्ण कहते हैं कि सब कुछ मेरे से आते हैं, मैं मूल सृष्टा हूं। तो ब्रह्मा जी कहते हैं कि परमेश्वर है कृष्ण, परमेश्वर बोल के सामान्यतः लोग शिव समझते हैं, तो वो सही है कि शिव शिव शंकर परमेश्वर है इस भौतिक जगत के लिए, परंतु भौतिक जगत वैकुंठ जगत सब पूरा सब जगतों के लिए एक नंबर मालिक परम परमेश्वर है श्री कृष्ण। शिव भी कृष्ण के सेवक है, यथा श्रीमद् भागवत में वैष्णवानं यथा शंभु, परम वैष्णव है शंभु शिव, ये प्रतिष्ठित है श्रीमद् भागवत में। तो ईश्वर परम कृष्ण सच्चित आनंद विग्रह, हम सुने हैं कि सोमनाथ के बाजू में प्रयास में श्री कृष्ण का मृत्यु था, लेकिन वो सही नहीं है, क्योंकि भगवद गीता में श्री कृष्ण कहते हैं अजोपि सन अव्ययात्मा भूतानम ईश्वरोपि सन प्रकृतिम स्वामधिष्ठाया संभवामि आत्ममाया, मैं अज हूं। इसका मतलब कृष्ण का जन्म नहीं होते, उनका मृत्यु भी नहीं होते, वे अव्यय आत्मा, इसका मतलब इनका सच्चिदानंद शरीर का नाश कभी भी नहीं होते और जन्म नहीं होते। तो कैसे कृष्ण का जन्म नहीं होते? जन्माष्टमी महोत्सव बहुत प्रसिद्ध है ना, तो कृष्ण का जन्म होते हैं, परंतु भगवद गीता में कृष्ण का जन्म का रहस्य के बारे में श्री कृष्ण कहते हैं जन्म कर्म च मै दिव्यम एवं यो वे थी तत्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोजना। श्री कृष्ण कहते हैं कि मेरा जन्म और कर्म सब दिव्य है, अर्थात श्री गुणों के अतीत है। वास्तव में श्री कृष्ण का जन्म और कर्म ये सब श्री कृष्ण की लीला है। तो श्री कृष्ण साधारण व्यक्ति नहीं है, वे अपनी दया से हमारे बीच में उपस्थित होते हैं, किस लिए? हमको उद्धार करने के लिए। यदा यदा हि धर्मस्य ग्लानिः भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजामि, हम धर्म संस्थापन करने के लिए और अधर्म हटाने के लिए हर योग में भगवान कृष्ण उपस्थित होते हैं। तो श्री कृष्ण अनादिकाल से भगवान है, अनादिर आदिर गोविंद, इनका रूप चिन्मय है, कृष्ण का मृत्यु नहीं होते हैं। तो इसलिए वैष्णव भाषा में कि श्री कृष्ण का मृत्यु होते ऐसा नहीं बोलना है और जन्म नहीं होते, जरासा इस मीटिंग में सेल फोन से बात मत कीजिए, थोड़ा मर्यादा पालन कीजिए, जरासा आपका सेल फोन बंद कीजिए। तो कृष्ण का जन्म और मृत्यु नहीं होते है, तो वास्तव शब्द है अविभाव और अंतर्धान तिरोभाव, मतलब श्री कृष्ण अपनी इच्छा से हमारा उद्धार करने के लिए हमारे बीच में उपस्थित होते हैं और कुछ काल के बाद वापस उनके धाम लौटे जाते हैं। तो ये श्री कृष्ण की लीला का रहस्य है, श्री कृष्ण का रूप नाम रूप गुण लीला सब चिन्मय है, अर्थात सत्वगुण रजोगुण तमोगुण के अतीत है। तो यही सब समझना चाहिए, यही श्री कृष्ण की विशेषता है। ऐसा कोई साधारण व्यक्ति नहीं है जो हजार हजार सालों के पश्चात सबके याद में रहते हैं। तो ऐसे बहुत बड़ा नेता होते आज श्री क्या नाम बोल गए प्राइम मिनिस्टर का मनमोहन सिंह प्रधानमंत्री है। तो अभी दुनिया में प्रसिद्ध है, परंतु काल का प्रभाव से कुछ दिन के बाद तो मानव समाज में उनका स्मरण नहीं होगा। जैसे पहले बहुत बहुत बड़े बड़े राजा, सम्राट, नेता, प्रधानमंत्री आए हैं, गए हैं, किंतु भगवान कृष्ण की प्रसिद्धि सदैव रहते हैं, क्योंकि वे भगवान है। तो यही सब समझना चाहिए। अनादिर आदिर गोविंद, कृष्ण के बहुत बहुत नाम है, गोविंद, गोपाल, गोपीनाथ, राधानाथ, रजकिशोर, मधुसूदन इत्यादि। कृष्ण के बहुत नाम है क्योंकि उनके असंख्य दिव्य गुणों है। तो ये कृष्ण इस इलाका में उपस्थित है, इसलिए आज तक आप जो सौराष्ट्र लोग हैं, विशेषकर आप में आपकी खून में कृष्ण भक्ति रहते हैं, परंतु आजकल बहुत गलत फहमी प्रचलित है, और इसलिए वो वास्तव ऑफ कृष्ण भक्ति पंथ तो प्राय लुप्त हो गया। तो इस अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ का विशेष प्रयत्न है भारत के बाहर लोगों को कृष्ण भक्ति कितना सुंदर है और कैसे व्यवहारिक जीवन में कृष्ण भक्ति पालन करने से हम सभी प्रकार से संतुष्ट होंगे, हमारा जीवन उज्जवल होगी, और भारत के अंदर में हमारा विशेष प्रयत्न है कृष्ण भक्ति प्रचार करने की। हे भारतवासियों, ये आपकी मूल संस्कृति है, भूलो मत। इससे आप जैसे वो हमारा गदा था प्रभु बोले, इस प्रकार आप सुपर पावर होंगे। रॉकेट ऐसे और बड़ा फैक्ट्री बनाने से कैसे भारत सुपर पावर होगा? तो और ऐसे नहीं होना चाहिए। भगवान कृष्ण हमको दिखाया कैसे आदर्श जीवन बीतना चाहिए। भगवान कृष्ण असंख्य ब्रह्मांडों के मालिक होते हुए भी गोपाल है, सरलता में, शांति में रहते हैं ब्रज धाम में, और द्वारका में भी जो शहर होते हुए भी तो वहां पर लोग शांत है, और उनका पूरा विश्वास है कि श्री कृष्ण हमको रक्षा करते हैं, तो इसलिए हमें इतना मेहनत करने का क्या जरूरत है। तो हमारी विशेष विनंती है कि आप सब आजन्म कृष्ण भक्त है, तो आप सब पूरी निष्ठा से भगवत भक्ति कीजिए, विशेषकर इस कल युग में हरि नाम के द्वारा भक्ति पूर्ण होती है। हरे नाम हरे नाम हरे नाम एव केवलम कलाओ नाश्चैव नाश्चैव नाश्चैव गतिरन्यथा। हरे कृष्ण, विशेषकर हरे कृष्ण महामंत्र से भक्ति पूर्ण होती है इस कलयुग में। इस कलयुग में अच्छी तरह यज्ञ बनाना मुश्किल है, कहा उस यज्ञ के लिए घी डालना है, तो घी का दाम इतना सा है और शुद्ध है कि नहीं वो भी संदिग्ध। तो इसलिए कल युग में हरि हरे नाम एव केवलम, हरि नाम एक ही उपाय है भक्ति के लिए और सुखी जीवन के लिए। तो हमारी विनंती है कि आप सभी पूरी गंभीरता के साथ इस भक्ति जीवन ग्रहण कीजिए। वो पुस्तिका है कृष्ण भक्ति प्रबोधिनी, जिससे आप समझ सकते कैसे आपका जीवन में आप घर में कृष्ण भक्ति पालन कर सकते। तो अभी मैं ज्यादा बात नहीं कहूंगा। हमारा राधा गोपीनाथ प्रभु आपकी गुजराती भाषा में और कुछ कहेंगे। ओम ज्ञान तिरंगस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। वर्षों पहला महात्मा गांधी एक आंदोलन चलाये थे, अरे आजादी नो आंदोलन। तेवी रीते हमारा संस्थापक आचार्य भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद 40 वर्ष पहला एक आंदोलन शुरू कर्यो, अरे आंदोलन नु नाम हतुं कृष्ण भावना मंगल। जेवी रीते गांधी जी देशवासियों ना दरेक ना हृदय में आजादी भरी दी थी, एवी रीते भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद दरेक विश्व ना दरेक लोकोना हृदय में कृष्ण भावना अमृत भरी। तो परम पूज्य भक्ति विकास स्वामी महाराज हमारा संस्थापक आचार्य भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद ना शिष्य छे, नैष्ठिक ब्रह्मचारी छे, अने हमने संन्यास ग्रहण कर्यो छे, अने भारत भर में अने विश्व में प्रचार करी रह्या छे। तो तमे बधा बहु भाग्यशाली छो के परम पूज्य स्वामी महाराज ने तमे जोई रह्या छो, सांभळी रह्या छो। शास्त्र में कहे छे के वैष्णव ने मात्र जोवाथी अनेक जन्मों ना पाप दूर थई जाय छे, अने अपनी अनेक पेढ़ीओ मुक्त थई जाय छे। तो आवा शिव प्रभुपाद ना शिष्य तमारा शहर आवे छे, अने अमे बधा एमना शिष्य छे, अमे पण एमनी पासेथी दीक्षा लीधी छे, अने अमे लोको प्रचार करी रह्या छे। વાસ્તવમાં આપણે કશું પ્રચાર કરતા નથી, આ તો ભગવાન પોતે આપણા પાસે પ્રચાર કરાવે છે, આપણે તો નિમિત્ત છીએ। અમારા ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ હંમેશા કહેતા, હું તો નિમિત્ત છું, ભગવાન જ મારી પાસે કરાવે છે। તો આજે કૃષ્ણ ભાવનામૃત છે એ બહુ સરળ છે, અને કોઈ પણ એ સ્વીકાર કરી શકે છે। એના માટે કોઈ યોગ્યતાની જરૂર નથી, કે કોઈ ઉંમરની જરૂર નથી, કશી પણ જરૂર નથી। કરવાનું માત્ર એટલું છે, તમારે હરે કૃષ્ણ મહામંત્ર નો જપ કરવાનો છે, પ્રભુપાદ ના જે ગ્રંથો છે એ વાંચો તમે, અને અહીં આપણા શહેર ની અંદર દર રવિવારે પ્રોગ્રામ થાય છે 2 કલાકનો સાંજે, અને એમાં અમારા જુદા જુદા ભક્તો જુદા જુદા સંસ્થાઓથી આવે છે અને ગુજરાતીમાં પ્રવચન આપે છે। તો એ થોડી વાર પછી તમને જણાવવામાં આવશે કઈ કઈ જગ્યાએ આ પ્રવચન થાય છે, ભક્તો અને આ રીતે તમે પ્રવચનો સાંભળો। વૈષ્ણવ સામાન્ય પ્રવચનો આપે છે, તમે જ્યાં જ્યાં જોશો તો વૈષ્ણવ પ્રવચનો આપતા હશે। શા માટે? એનું કારણ છે કે આપણે બધા બદ્ધ જીવો છીએ, અને આપણી જે બુદ્ધિ છે એ હંમેશા બદ્ધિઓ જે વાસ્તવિકતા છે એનાથી ઉલટું જ કામ કરે, ઊંધું જ કામ કરે। તો જયારે વૈષ્ણવ પ્રવચન કરે છે ત્યારે એ પ્રવચન શું કહેવામાં આવે છે? બુદ્ધિની ટ્રેનિંગ। વૈષ્ણવના પ્રવચન સાંભળી સાંભળીને આપણી બુદ્ધિ પછી ઠેકાણે આવે છે, અને પછી સાચી દિશામાં જાય છે, અને એ કહેવામાં આવે છે ચેતો દર્પણ માર્જન। આપણું હૃદય છે અનાદિકાળથી એમાં કેટલો મેળ ભરેલો છે, કામ ક્રોધ મદ લોભ મત્સર બધા અનેક જાતના કચરા ભરેલા છે, અનેક જન્મો, પણ જીવ જયારે ભગવાન કૃષ્ણના નામનું ઉચ્ચારણ કરે છે અને વૈષ્ણવના મોઢેથી ભગવાનના ગુણગાન સાંભળે છે ત્યારે એના કામમાં જાય છે અને એનું હૃદય શુદ્ધ કરે છે। એને કહેવામાં છે તો દર્પણ માર્જન, આ હૃદય છે એક દર્પણ જેવું છે અને એમાં મેલ અનાદિકાળથી ભરેલો છે। તો એમાં આપણને કૃષ્ણની છબી નથી દેખાતી અને આપણને માયા દેખાય છે, પરંતુ જેવું આપણે પ્રવચનો સાંભળીએ છીએ અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ અને આવા ગ્રંથો સાંભળીએ વાંચીએ છીએ ત્યારે હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે, એટલે પેલો કચરો છે એ સાફ થઈ જાય છે, અને કચરો સાફ થાય એટલે એમાં સ્પષ્ટ ચિત્ર થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ। તો ફિલોસોફી છે એ જરૂર સાંભળવી જોઈએ, તમારે વારંવાર સાંભળવી જોઈએ। જ્યાં સુધી આપણે વૈષ્ણવને સાંભળતા નથી ત્યાં સુધી આપણે માયા તરફ જ આપણું આકર્ષણ રહેશે, અને માયાથી આકર્ષણ આપણે લઈને કૃષ્ણની આકર્ષણ તરફ જવાનું છે। તે બહુ સરળ છે અને કળિયુગમાં એના માટે છે હરે નામ હરે નામ હરે નામ અને કેવલ, कलव नास्तेव नास्तेव नास्तेव दकी रहे। कलयुग की अंदर नाम नो प्रभाव जबरदस्त है। जब रीते उदाहरण आपे छे कि आ समय एवो छे कि अत्यारे नाम छे ते बहुत पावरफुल छे। सत्युग त्रेता अने द्वापर मां नाम करता बीजा अलग अलग वस्तु हता। जब रीते आपे जे सत्युग मां ध्यान एकदम पावरफुल हतुं, लोको ध्यान करता। त्रेता मां यज्ञ यज्ञ एकदम पावरफुल हता। द्वापर मां अर्चन मंदिरों में अर्चन करवानुं ए पावरफुल। कलयुग की अंदर आ बधुं काम गया। कलयुग मां आ बधानी डेट एक्सपायर थई गई छे। शनिवार सुधी न जाओ, रविवार पोस्ट ऑफिस में जाओ, नॉक करो, उगाड़ो उगाड़ो मैं पोस्ट कार्ड आपो, स्टैम्प आपो, तो कोई उगाड़े नहीं। भाई आ तो बंद है आज કરો वो सुदाम लीला है ने वो पिक्चर। हाँ कैसे भगवान कृष्ण द्वारकाधीश होते हुए भी दरिद्र सुदामा की પાદ અભિષેક કિયા હૈ. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પોતાના પદર ઉપર બેસાડી અને એમના પગનું સંવાહન કરે છે, પગ ધોવે છે અને એમની સેવા કરે છે. ત્યાર પછી કૃષ્ણ ભક્તિ પ્રબોધિની, આ એક પ્રેક્ટિકલ ગાઈડ છે કે ઘરમાં મંદિર કેવી રીતે બનાવવું, ભગવાનને ભોગ કેવી રીતે લગાવો, આરતી કેવી રીતે કરવી, પ્રણામ કેવી રીતે કરવા, તિલક કેવી રીતે કરવું, બધું જ આપ્યું છે. તો એ તમે પ્રેક્ટિકલ ગાઈડ છે, બધી આરતીઓ પણ આપેલી છે, તે પણ તમે ખરીદી શકો છો. કિંમત માત્ર 15 રૂપિયા છે. આ આખો સેટ છે એ 450 કરતા કન્સેશનમાં 350 મળે છે. આ રામાયણ છે વાલ્મીકિનું અને અમારા ગુરુ મહારાજે લખેલું છે, બહુ સરળ ભાષામાં લખ્યું છે. એમના સુંદર ચિત્રો રંગીન આપેલા છે ભગવાન રામચંદ્રની લીલાઓના. ત્યારબાદ અમારા ગુરુ મહારાજના પ્રવચનો છે હિન્દીમાં, એમની આ સીડી છે. એમની અંદર વિવિધ વિષયો પર 47 પ્રવચનો આપેલા છે. અને ભક્તિ રસામત સિંધુ, ભક્તિ કઈ રીતે કરવી, એના પર 15 લેક્ચરો આપ્યા છે. આ ટીવીમાં પણ લેક્ચરો આવે છે, એ તમે લઈ શકો છો. હિન્દીમાં છે પ્રવચનો, સરળમાં, સરળ ભાષામાં. એની કિંમત શું છે? 50 રૂપિયાની કિંમત છે. 47 વિવિધ વિષયો પર પહોંચે છે અને 15 ભક્તિ પર છે. ગુજરાતી સીધી, ગુજરાતી સીધી. ત્યારબાદ ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદ સંસ્થાપક આચાર્ય, એમના હિન્દીમાં પ્રવચનો છે, એ પણ તમે વાંચી શકો છો, સાંભળી શકો છો. એ 2 સીડી છે અને એની અંદર 50 જેટલા લેક્ચરો છે. તો સંસ્થાપક આચાર્યનો તમે અવાજ તમારી જાતે સાંભળી શકો. કિંમત 80 રૂપિયા. ઘણા બધા પુસ્તકો છે, તમે આવી જોઈ શકો છો. જેવી રીતે પ્રેમા અવતાર ચૈતન્ય મહાપ્રભુ, તમે કદાચ ઘણાને ખબર નહીં હોય કે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ આજથી 500 વર્ષ પહેલા બંગાળમાં પોતાના ભક્ત રૂપે આવ્યા હતા. એ અવતાર પણ નથી, સ્વયં કૃષ્ણ આવ્યા અને પોતાની ભક્તિનો પોતે પ્રચાર કર્યા. એમનું નામ ચૈતન્ય મહાપ્રભુ, તેમનું આખું જીવન ચરિત્ર છે અને અમારા ગુરુ મહારાજે સોંપેલી છે બહુ સરળ ભાષામાં. તો એ પણ તમે ખરીદીને વાંચી શકશો. પોતાની ભક્તિનો પોતે જ પ્રચાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. All right, bus, bus. Hare Krishna. Kisi ka prashna agar ho, to jara se puchiye. Aur hum prayas karenge. Guru, sadhu aur shastra ke anusar uttar dena. Adhyatmik vishay par. કિસી કા પ્રશ્ન નહીં હૈ, હા જરૂર સે પૂછીએ. અર્જુન જી પૂછતે હૈ શ્રી કૃષ્ણ કો, તો અપને લિયે બોલતે હૈ કાલ્પનિક દોષો પ્રહત સ્વભાવ પૃચ્છામિ પરમ ધર્મ સમુદ્ર સિતા, તો એસા ક્યું કહેતે હૈ? ક્યું કહેતે હૈ અર્જુન? કૃષ્ણ કો બોલે કે કાલ્પન્ય દોષ મેરા હૃદય મેં પ્રવેશ કિયા. મતલબ અર્જુન મોહિત થે, ક્યોંકિ કુરુક્ષેત્ર મેં ઉનકે સામને ભીષ્મદેવ પિતામહ દ્રોણા ઉનકે ગુરુ ઉનકે ભાઈઓં દુર્યોધન આદિ ઓર બહુત વરિષ્ઠ ગુરુજન ઓર બહુત પ્રિય સ્વજન ઉપસ્થિત થે. ઓર અર્જુન જો ક્ષત્રિય થે, ઉનકા ધર્મ થા ધર્મ કા પાલન કરને કે લિયે લડાઈ કરના, પરંતુ ઉસ સ્થિતિ મેં અર્જુન કા સંકોચ થા. कि इस स्थिति में यदि हम युद्ध करेंगे तो पूरा क्षत्रिय जाति का सत्यानाश होगा और कोई दूसरा रक्षक नहीं होगा मानव समाज के लिए, और खस उससे नारियों स्वतंत्र होंगी और इस प्रकार वर्ण संकर मतलब दूषित संतानों का की उत्पत्ति होगी, और ये सब कारण से अर्जुन मोहित है और किम कर्तव्य विमोह थे कि लड़ाई करना या नहीं करना, तो दोनों स्थिति में कुछ अनुकूल या कल्याण नहीं देखते। यदि हम लड़ाई करेंगे तो हमारे सब प्रियजन और मान्य गुरुजन तो मार जाएंगे और मानव समाज के रक्षकों क्षत्रिय जाति का पूरा नाश होगा, और यदि हम लड़ाई नहीं करेंगे तो दुर्योधन आदि जो राक्षस जैसे है, दुर्योधन तो उनका स्वभाव में कली राजा प्रवेश किए है, तो वे दुर्योधन और सब धातराष्ट्र वे सब राजा होंगे, और युधिष्ठिर जो वास्तव उत्तराधिकारी है राज सिंहासन के लिए, तो वंचित होंगे। तो ये सब कारण से अर्जुन विमोहित है, और इसलिए भगवान श्री कृष्ण के चरण में आत्मसमर्पण किया, शिष्यस्ते हं शादी मांग त्वं प्रपन्नम, क्योंकि अर्जुन जानते थे कि श्री कृष्ण के बिना कोई समर्थ नहीं थे, उनके सब शंकाओं का समाधान देने के लिए। और भगवद गीता का अंत में अर्जुन भगवान कृष्ण को बोले, नष्टो मोह स्मृति लब्धा त्वत् प्रसाद मयाच्युत स्थितोस्मि गत संदेह करिष्ये वचनं तव। श्री कृष्ण का आदेश था अर्जुन को, तो लड़ाई करो मेरे आदेश के अनुसार, अपनी इच्छा से तुम्हारी कुछ रुचि नहीं है लड़ाई करने में, परंतु मेरा आदेश है लड़ाई करना, क्योंकि श्री कृष्ण परित्राणाय साधूनं विनाशयाथ दुष्कृतं के लिए आया है। तो दुर्योधन आदि सब दुष्कृति थे अर्थात धूर्ता थे, तो इसलिए श्री कृष्ण की इच्छा थी कि साधुजन का परित्राण करने के लिए ये सब दुर्योधन इत्यादि का नाश करना। तो गीता का अंत में अर्जुन बोले, नष्टो मोह, अभी वो मोह जो मेरे हृदय में प्रवेश हो गया तो वो नष्ट हो गया, और स्मृति लब्धा मेरी स्मृति मतलब मेरा ज्ञान कि मैं कृष्ण का दास हूं, और सब जीव मतलब हम सब जो कृष्ण के दास है, हमारा मूल धर्म है सनातन धर्म है श्री कृष्ण का उपदेश पालन करना। वास्तव में अर्जुन श्री कृष्ण का नित्य पार्षद है, और केवल जिससे भगवद गीता बोलना का अवसर होगा, इसलिए अर्जुन एक विमोहित जीव जैसे कार्पण्य दोष कृपण जैसे कार्पण्य दोष युक्त थे और कृपण जैसे हो गए, तो अर्जुन की स्मृति की मैं कृष्ण का दास हूं और इसलिए उनका आदेश पालन करना मेरा धर्म मेरा कर्तव्य है, स्मृति लब्धा पूर्ण पुनर्लाभ किया है अर्जुन, नष्टो मोह स्मृति लब्धा त्वत् प्रसाद मयाच्युत, तो मेरे ऊपर आपकी दया से मैं सभी प्रकार के की मोह से मुक्त हो गए हूं। अर्जुन बोले, अच्युत, अच्युत ये कृष्ण का एक नाम जिसका अर्थ है कि जीवों जैसे भगवान कृष्ण कभी भी माया से आच्छादित नहीं हो सकते। तत्प्रसाद मया स्थितोस्मि, अभी मैं स्थित हूं, गत संदेह, मेरे सब संदेह चले गया, और इसलिए करिष्ये वचनं तव, और इसलिए मैं तैयार हूं आपका वचन पालन करना। और कोई दूसरा प्रश्न है? बोलिए। ये सब इसलिए ये भगवद गीता यथारूप वो खाली अनुवाद नहीं है, उसमें वो पूरा व्याख्या है। आप हैप्पी है? आप हैप्पी है? हम हैप्पी है, हैप्पी है, लेकिन जन्म मृत्यु जरा व्याधि दोष है दुनिया में। पुनरापि जननम पुनरापि मरणम पुनरापि जननी जठरै शयनम। इसलिए भगवद गीता में श्री कृष्ण कहते हैं कि भौतिक संसार के दो मुख्य लक्षण है, अनित्यम असुखम। सब कुछ जो इस दुनिया में, हैप्पी हूं, कितने दिन हैप्पी रहेगा? बहुत लोग हैप्पी थे गुजरात में, फिर भूकंप था और मर गए। ऐसा होते क्यों? ये सब कर्म का फल है। तो इस भौतिक संसार में फॉर एवरी एक्शन देयर इज अ रिएक्शन, हर एक कार्य से प्रतिक्रिया होते हैं भौतिक प्रकृति के नियम से। इसलिए कोई सुखी यहां पर सुखी नहीं रह सकते, और यदि हम सोचते मैं सुखी हूं तो वो सुखी अवस्था में हम नहीं रह सकते। तो सुअर भी खुशी होते हैं ना? सुअर तो हर रोज एकदम ताजा गरम नाश्ता मिलता है, जो हम आज खाते हैं और कल वो सुअर हमारा पेट और फूड प्रोसेसिंग प्लांट होते हैं, और सुअर के लिए बहुत अच्छा खाना हम देते हैं, तो सुअर भी हैप्पी है। लेकिन एक दिन आएगा जिसमें वो उसका मालिक उसको पकड़ लेगा और गला कटेगा। तो हम भी इस प्रकार माया में फंस गए हैं, और हम सोचते हम खुशी है, हमारे ये भक्ति करना ठीक है, हम ऐसे ही दर्शन करेंगे बस, हम एक बार हफ्ते में मंदिर जाएंगे और हाथ जोड़ के हे भगवान मुझको आशीर्वाद आशीर्वाद दो बोल के हम निकल जाएगा, और बाकी समय हम टीवी देखते रहते हैं, क्रिकेट खेलते हैं और बदमाशी करते हैं और सब कुछ जो हम करते हैं हम करते हैं, और कभी कभी हम थोड़ा सा भगवान का याद करते हैं। परंतु इस प्रकार की भक्ति, हल्की भक्ति, तो उससे पुनरापि जननम पुनरापि मरणम पुनरापि जननी जठरे शयनम, इससे हम काल चक्र संसार चक्र से मुक्त नहीं होंगे, और इससे हम संतुष्ट नहीं होंगे। वो सुख जो हम अनुभव करते हैं वो वास्तव में हमारा शत्रु है, क्योंकि वो सुख क्षणिक है, वो तुच्छ है, और हमारा प्रयोजन है सनातन और पूर्ण सुख जो संभव है शुद्ध कृष्ण भक्ति में। संक्षेप में मैं कहता हूं, क्योंकि आप सब कल ऑफिस जाने वाले हैं, स्कूल ऑफिस जाने वाले हैं, और आपको जानना चाहते हैं क्या, और थोड़ा समय बैठेंगे और कुछ चर्चा करने के लिए या जाना चाहते हैं? जाएंगे? नहीं? ठीक है, अगर एक दो और प्रश्न हो, देवियों से कुछ प्रश्न हो पूछ सकते। एक प्रश्न है वहां पर, भगवत गीता में अर्जुन की इच्छा थी सो सब कुछ छोड़ना, और भगवान कृष्ण अर्जुन को बोले माम अनुस्मर युद्ध, मुझको स्मरण करके युद्ध करो। अर्जुन का धर्म था युद्ध करना क्योंकि क्षत्रिय थे। तो हम ऐसे नहीं बोलते, शायद आप बोलते है कि ओ खाली हरि नाम करना और कुछ भी काम नहीं करना। हम ऐसे नहीं बोलते। आप नहीं सुने कि हमारे भक्तों फार्म में सेवा करते, गौ रक्षा करते हैं? तो हरि नाम करो और साथ साथ जो भी काम करते है करो। हम ऐसे नहीं बोलते है कि सब कुछ छोड़ के, अगर एक दो संत है वैसे तो ठीक है, द्वारका में ये वृंदावन में बैठ सकते है और हरि नाम कर सकते है। लेकिन चैतन्य महाप्रभु का उपदेश है, गृह थको बने थको सदा हरे हरि बोले ढाको। चाहे भी आप गृहस्थी हो, चाहे भी आप त्यागी हो, जो भी स्थिति में हो हरि नाम करो। तो हरि नाम करो और जो भी काम करते वो भी करो। इस कृष्ण भक्ति प्रबोधिनी पुस्तिका में आप उपदेश मिलेंगे कैसे गृहस्थ जीवन में आप कृष्ण भक्ति कर सकते। मतलब कुछ काम भी करना है और कुछ समय निकालना चाहिए साधना के लिए। आजकल लोग समय निकालते ही टीवी देखने के लिए, तो हमारा सलाह है तो टीवी बंद करो या फेंक करो, फेंक दे, और समय नष्ट मत करो टीवी देखने में। टीवी देखने से क्या होते, काम क्रोध और लोभ की वृद्धि होती है। तो टीवी मत देखो, हरि नाम करो, हरि पूजा करो, हरि स्मरण कीजिए, इससे आपका फायदा होगा। टीवी देखने से कुछ भी फायदा नहीं होते, चरित्र नाश होते है उससे। और हमारा प्रचार है चरित्रवान हो कृष्ण भक्ति से। देखिए ये हम जो पाश्चात्य देश से आए हैं, हमारी संस्कृति में तो गोमांस खाना, शराब पीना, अवैध स्त्री संग, ये सब सामान्य साधारण है। हमें नहीं जानते थे कि ये सब पाप है। तो उस पतित वस्त्र से हम हरि नाम का बल से और गुरु कृपा से हम बच गए हैं। तो हरि नाम का प्रभाव कितना है आप विचार कीजिए। तो अगर हम कर सकते हैं तो आप जो पुण्यशाली है आप क्यों नहीं करेंगे? आपको जरूर करना चाहिए। यस, आपका प्रश्न, और इसके बाद लड़की पहले आप पूछो आपका। ठीक है, हरे कृष्ण वो प्रश्न नहीं है, वो उत्तर है। सभी प्रश्न का उत्तर है हरे कृष्ण। अच्छा प्रश्न है, इस प्रकार का प्रश्न बहुत हो सकते महाभारत में इस प्रकार बहुत होते कि भगवान और उनके भक्त गलत जैसे करते हैं, लेकिन भगवान सब कुछ करते हैं, वो दिव्य है, चिन्मय है और जगत का कल्याण के लिए है। तो ऐसा है और अर्जुन द्रोणाचार्य को एकलव्य का वो दक्षिणा लिया वो अंगो और ऐसे ही बहुत कर्ण का वध। तो ये सब घटना के बारे में बहुत शंका हो सकती, परंतु ये सबों से भगवान कृष्णा हमको सिखाते हैं कि भौतिक धर्म पालन करने में, धर्म रक्षा करने के लिए इस भौतिक संसार इतना जटिल है और भौतिक संसार का स्वभाव इतना खराब है कि धर्म पालन करने में अधर्म जैसे कभी कभी करना पड़ता है। यदि ऐसा नहीं, श्री कृष्ण उनकी इच्छा से वो सब कौरवों का संहार कर सकते। एक्चुअली वो कुरुक्षेत्र युद्ध का प्रयोजन नहीं था, परंतु ये सब घटना से श्री कृष्ण हमको बहुत कुछ सिखाए, क्योंकि हम भी इस भौतिक संसार में कभी कभी इस प्रकार का धर्म संकट में गिरते हैं। जैसे वो महाभारत में भी श्री कृष्ण अर्जुन को एक कहानी बोले कि एक ब्राह्मण था, सत्यवादी ब्राह्मण, और उनका संकल्प था कि जीवन में मैं कभी भी झूठ नहीं कहूंगा। तो एक बार वो ब्राह्मण का घर के पास एक आदमी आया था, बहुत भयभीत था। उन्होंने कहा कि मेरे पास बहुत सोना है और पीछे पीछे कुछ डाकाट आ रहा है मुझको आक्रमण करने के लिए, वो सोना का चोरी करने के लिए, तो मुझको रक्षा करो। तो वो ब्राह्मण, सत्यवादी ब्राह्मण बोले तो वहां जाओ, वो उधर जाओ, वो जंगल में जाओ और पांच मिनट के बाद वो सब डाकट आए थे और वो ब्राह्मण से पूछा कि वो तुम देखा एक आदमी हमारे से भाग जा रहे था और उसके पास बहुत सोना है, हम डाका थे तो उसको मार के हम उसका सोना ले रहे। तो ब्राह्मण तो धर्म संकट में था क्योंकि उस व्रत था, संकल्प था कि मैं कभी भी झूठ नहीं कहूंगा। लेकिन वो आदमी जो आया था तो उसकी रक्षा भी करना, तो वो ब्राह्मण उनका सत्य वचन का व्रत पालन करने के लिए बोले कि वो आदमी तो जंगल में गया वहां पर नहीं। तो सब डाकर वहां जाके वो आदमी का हत्या करके उसके सोना ले लिया और पूरा जीवन में वो ब्राह्मण तो कुछ भी झूठ नहीं बोला। लेकिन क्योंकि उसी स्थिति में झूठ नहीं बोला, उसका दोष से नरक चला गया मृत्यु के बाद। और जो सत्संग में सेल फोन बजाते तो शायद वे भी नरक जाएंगे। मैं श्राप नहीं देता हूं, लेकिन जैसा आपके सेल फोन सब आप बंद कीजिए। तो इस प्रकार श्री कृष्ण दिखाया कि धर्म पालन करने के लिए कभी कभी अधर्म जैसे करना है और धर्म की रक्षा करने के लिए यदि अधर्म करना है वो अधर्म नहीं है, वो धर्म है। तो द्रोणाचार्य तो गुरु होते हुए भी तो दुर्योधन का पक्ष में था, और दुर्योधन वो ये सब युद्ध का कारण था। युधिष्ठिर दुर्योधन को बोला कि हमको, हम पांच पांडव है तो हमको खाली पांच गांव दो, हम राजा है और राजा धर्म पालन करने के लिए हमको राज्य तो करना चाहिए। लेकिन दुर्योधन युद्ध प्रिय था, दुर्योधन की इच्छा थी युद्ध करना, और द्रोणाचार्य दुर्योधन का पक्ष में था, और दुर्योधन ऐसे लड़ाई किया था कि एक दिन में पूरा कौरव के फौज तो एकदम नाश जा रहा था। इसलिए भगवान कृष्ण युधिष्ठिर को बोले तो तुम कहो अश्वत्थामा हत नरो वा कुंजरो वा। कृष्ण स्वयं नहीं बोलता, क्योंकि सब जानते थे कि कृष्ण भगवान तो सदैव सत्य वाचा नहीं बोलते, क्योंकि उनके भक्तों की रक्षा करने के लिए भगवान कृष्ण सब कुछ बोल सकते। समोहं सर्वभूतेषु नमेद्वेषु स्तिना प्रियः यै भजन्ति च मां भक्त्या मैत्रेयेषु चाप्यहम्। कौन्तेय प्रतिजानीहि न मे भक्त प्रणश्यति। कृष्ण का संकल्प है कि मेरे भक्तों में रक्षा करता हूं, और उनके भक्तों की रक्षा करने के लिए भगवान श्री कृष्ण सब कुछ कर सकते। तो इसलिए युधिष्ठिर को बताया तो आप कहो, जो ना आपका वचन ग्रहण करेंगे। तो उसके बाद युधिष्ठिर का रथ जो ऊपर चल रही थी तो नीचे आ गए। तो इसका कारण क्या है कि युधिष्ठिर झूठ बोला? नो, वो कारण नहीं है। कारण था कि युधिष्ठिर भगवान कृष्ण का आदेश पालन करने में संकोच किया, वो ही कारण है। और उस समय कर्ण का वध था, और कर्ण का वो रथ का चक्का तो फंस गए मिट्टी में, और उस समय उस स्थिति में भगवान कृष्ण अर्जुन को बोल उसको मारा दो, और कर्ण तो खिलाफ किया कि ये तो धर्म नहीं है, और भगवान कृष्ण बोल अर्जुन को तो द्रौपदी को तुम कैसे धर्म किए हो, और पूरा जीवन का इतिहास बोला कैसे कर्ण तो अधर्म के पोषक पालन पोषक था। और इस समय कर्ण और कुछ भी नहीं बोल सकता, और अर्जुन उसको वध किया है। तो भगवान कृष्ण सब कुछ जो करते वो परम धर्म है, ये समझना चाहिए। वे धर्म की मूर्ति है, परंतु इस भौतिक संसार इतना जटिल है कि हमेशा सत्य वचन बोलना नहीं चलेगा। अर्जुन की इच्छा थी युद्ध को छोड़ना, भगवान अच्छी इच्छा थी नहीं कि अहिंसा हम लड़ाई नहीं करेंगे, लेकिन भगवान कृष्ण बोले कि इस स्थिति में अहिंसा से युद्ध करना चाहिए, अहिंसा से युद्ध करना अच्छा है। क्षत्रियों के लिए अहिंसा व्रत अधर्म है, विचित्र है नहीं? यदि हम सब अहिंसा का व्रत लेंगे, यदि मनमोहन सिंह प्रतिभा पटेल कहेंगे कि पूरा भारत देश का संकल्प है पूरी अहिंसा पालन करना, तो एक दिन में पाकिस्तान से आक्रमण होगा नहीं? तो इसलिए क्षत्रियों या भारतीय फूज रखना चाहिए। अहिंसा तो नहीं, जब तक ऐसे लोग है दुनिया में तब तक पूरी अहिंसा नहीं चलेगी। और यदि जिससे वो यदि पाकिस्तान तो इंडिया को आक्रमण करेगा तो जैसे तैसे हो तो पूरा स्मैश करना चाहिए, नहीं तो वो अधर्म नहीं होगा, वो धर्म होगा। हम पाकिस्तान के विरुद्ध नहीं है, खाली उदाहरण देता हूं। हम मुसलमान क्रिश्चियन ये सब के विरुद्ध नहीं है, वो सब भगवान के दास है, लेकिन हमारी निष्ठा है कि यही पंथ जो भगवान कृष्ण हमको दिखाया भगवद गीता में यही श्रेष्ठ है। कोई कोई गॉड बोलते है, अल्लाह बोलते है, और हम जानते हैं कि वो परम ब्रह्म परम सत्य है श्री कृष्ण। आपका प्रश्न? Hare Krishna, thank you very much for coming over here. We are very grateful that you have come on the day. Aap Hindi mein kahe? Jada log to angreji nahi sun. Dil se dhanyawad kar rahe hain ki aap aaye, itna kyunki humein dikha rahe hain ki doston ko lekar aaye. Jaise kya hota hai, jab bhi hum प्रचार करने की कोशिश करते हैं, लोगों को कहते हैं कि आप हरे कृष्ण नाम जप कीजिए या थोड़ा भक्ति कीजिए, जो भी आप लोग फॉलो करते हैं वो फॉलो कीजिए। लेकिन दुविधा ये होती है कि लोग कहते हैं कि जब अगर हम भक्ति से मेरी पहल है उसको मैंने कहा था कि भक्ति करने को अच्छा हो, तो वो कह रहे थे कि भक्ति करेंगे तो कृष्ण परीक्षा करेंगे, तो कृष्ण परीक्षा करेंगे काफी लोग समझते कि जब तक हम भक्ति नहीं करें। सही है, सही है, लेकिन और सबकी परीक्षा होती है मृत्यु का समय, तो वो परीक्षा के लिए प्रस्तुत होना चाहिए ना। परीक्षा होती है वो किसको परीक्षा देना है? विद्यार्थियों को, छात्रों को, मतलब फाइनल होते हैं। और उसके पहले परीक्षा होती है, मतलब वो फाइनल के पहले क्या बोलते हैं, प्रिलिमिनरी, मतलब बीच बीच कुछ परीक्षा होती है जिससे वो सब छात्र तैयार होंगे अंतिम परीक्षा के लिए। तो इस प्रकार अंतिम परीक्षा होती है मृत्यु, और बीच जो मृत्यु का पराजय करने के लिए तैयार प्रयास करते हैं, तो उस प्रकार के छात्रों को भगवान बीच बीच परीक्षा देते। तो वो परीक्षा होती है, लेकिन उससे हमारा कल्याण होता है। यदि हम बीच बीच परीक्षा, एक्चुअली सब परीक्षा मिलती है, हर सेकंड में सब लोग की परीक्षा होती है। तो रियलिस्टिक बन जाओ, देखो सामने जन्म मृत्यु जरा व्याधि दुख है। तो जितने भी आप प्रयास कीजिए, जितने भी आप एसी बंगलो बना के और सब टीवी, इतना बड़ा स्क्रीन टीवी, ये सब व्यवस्था करके खुश होते हैं, तो कभी भी भूकंप होते, पाकिस्तान का आक्रमण हो सकते, टैक्स वाले आएंगे आपका सब ब्लैक मनी लेने के लिए, और जितना कंफर्टेबल बंगलो में रहते भी तो मृत्यु आएगा। तो ये सब माया है कि हम सुखी रहेंगे। तो बुद्धिमान बन जाओ, इसलिए हम प्रचार करते हैं। हम ऐसे प्रचार नहीं करते हैं तो कृष्ण भक्ति करो और उससे आपका आर्थिक लाभ होगा, आप बड़ा आदमी बन जाएगा। हम ऐसे आशीर्वाद देने वाले साधु नहीं है, आशीर्वाद ले लो बड़ा आदमी बन जाओ, हम नहीं बोलते, ऐसा नहीं बोलते। बड़ा आदमी है कृष्ण, हम सब छोटे हैं, इसको समझ लो। मैं बड़ा हूं, क्या हूँ, बड़ा छू मोटा छू, हूँ मोटा छू, ये सब माया है। ईश्वर हो हम भोगी सिद्ध हो हम बलवान सुखी, ये मायिक आसुरिक धारणा है कि मैं बड़ा हूं, मैं ईश्वर हूं, मैं सिद्ध हूं, मैं बलवान हूं। नहीं, हम सब छोटे हैं, भगवान है कृष्ण, हम सब उनके दास है। और क्या, हम ठीक है, हम तो कीर्तन करेंगे, हरे कृष्ण कीर्तन, और उसके बाद प्रसाद वितरण। और अगर कोई हमसे व्यक्तिगत चर्चा करना चाहते हैं तो कीर्तन के बाद। सो कीर्तन और उसके साथ चैतन्य महाप्रभु के का संप्रदाय में कीर्तन के साथ नर्तन होते हैं। तो इस प्रकार डांसिंग करना है।